એમને કહ્યું ન્યુ જર્સી જ્ઞાન આવીને લઈ જાઓ પાછું. ખાલી સમજવાનું છે જો તમે 5% બરાબર સમજી લો અને નક્કી કરો મારે 5% માં રહેવું છે એ પ્રમાણે કરો તો ઓટોમેટિક તમને આજ્ઞામાં રહેવાશે. તમારે કશું જ કરવું એવું સહેલું છે, ખાલી આપણે સમજી જ લેવાનું નક્કી કરો મારે આવા બરાબર છે. આપણે નથી નક્કી કરતા કે ના બરાબર દાદા કોઈ નોકરી કરવાની બરાબર છે, પછી આપણે એ નક્કી કર્યું પછી એ પ્રમાણે ચાલ્યું તો સુખી થવાય. એટલે કે આમ કરો તો નક્કી કરીને બરાબર છે આમ જ કરું છું પછી એ પ્રમાણે કરીએ તો સુખી જ થઈ જાય. પાક અડધો કલાક નું છે જયારે ટાઈમ મળે અને રાત્રે બધા બેસીએ છોકરાઓ બધા અને દાદા ભગવાન ના સિંહ જે કારો ની ધૂમ ભગવાન આશીર્વાદ ના ઉતરે ને એક ફોટો અહીં જોવાનું મૂક્યું ભગવાન શું કે મારો ફોટો પૂછાય પણ મારે કયું કરતા નથી કે કયું કરવાનું ફોટો પૂછાય મારી જીભ ઉપર તો મૂકીને ચાલે ચાલે તો બરાબર મને મને એવું કહી જાય ત્યાં ના રહી શકે મારી જીભ ઉપર તો મૂકીને ચાલે છે ત્યાં ના રહી શકે એ તહેવાર ના દેવું કરે કૃષ્ણ ભગવાન પ્રાપ્ત ને ભોગવો અપ્રાપ્ત ની ચિંતા ના કરવું બધું છે કે અપ્રાપ્ત ની ચિંતા કરો કે પ્રાપ્ત ને ભોગવો ભોગવતા નથી બધા પાડું છે ભોગવતા છે મને ખરા ભોગવે છે બધા કઈ દાદા હું ગીતા દરરોજ વાંચું એક અધ્યાય કાયમ નિયમિત કોઈ વખત જ મિસ થા એમાંથી મને એમ સમજાય કે હજુ અમે ઘણા કે જો ગીતા કાયમ વાંચું છું એક અધ્યાય કાયમ વાંચે ગીતા નથી ઈચ્છે છે તમારે અડે તમે ગીતા નથી ઈચ્છે આ કઈ જતા મારા મારા અડે તમને હાલ લાગે પણ ગીતા છે ને કયા પ્રમાણ ચાલવાની ગીતા ને ગીતા ને વાત વાત કરે ને ગીતા એક પાઠ મળે ને એક ફળ લખ્યું છે ને એક લખ કરશે દાસનું ફળ બનશે બે શું ફળ એનું મનુષ્યપણું મળશે તો પોપટીઓ જેવું છે ને શ્રમ જેવું એનું છે તમે કર્યું એ શ્રમ બધું જેવું કૃષ્ણ કંટાળી જાય ને લઈ લે ચિંતા ના કરું શું કરું કે કૃષ્ણ તો કે ના બહુ બોલે જય જવું છું ભાઈ એટલે દાદા ભગવાન આટલી વાત કરી ને એટલે દાદા ભગવાન કઈ થોડો આશીર્વાદ ઉતારો આશીર્વાદ ઉતાર અને શરૂ કરજો બધું પડે ને જય સત્ય નવ કલમ છે કોઈ પાસે ફૂલ આવરણ બધું તોડી નાખ્યું છે આવરણ એ બધું તમારે પુરસાદ થી કાઢવા પેલું પણ તો ઉડી ગયું છે ભૌતિક દેખાતું જ નતું ભૌતિક જ દેખાય દાદા બધા લાયક આવે કોઈ અવતારમાં આ સ્કોપ ભલે એવું નથી રાજેન્દ્ર આ જે સ્કોપ મળ્યો એવો કોઈ અવતારમાં ભલે એવું નથી આની કોલ માટે જ ભટકીએ ત્યારે માટે આ બાવાઓ સાધુઓ બધા આને જ માટે ભટકે પણ આ ભલે એવી વસ્તુ નથી ભટકી કરોડો અવતારે આ પ્રાપ્ત થાય એ વસ્તુ જગ્યા હોંકડી છે મોક્ષ માં જવાની જગ્યા હોંકડી એટલે લોક બહુ છે તો હોંકડા મારા મેં કાઢવાનું એટલે ધીમે ધીમે ધીમે કોક કરો જ્ઞાની પુરુષ હોય ત્યારે મેં થોડું સમજાય પગદાર છે જે કરે એટલે ત્યાં બેસીને પગદાર છે સર દર્શન પાડીએ અને જોઈએ કે પ્રકૃતિ કઈ બાજુ કામ કરી રહી છે. જો અમને લાગે કે આમ વળે એવી છે તો આપડે વાળી લઈએ, વળે એવી ના હોય તો હું તો એ બહુ ઇન્ડિપેન્ડન્ટ છે ને એટલે બીક લાગે છે અહીંયા મોકલવાની. કેવો છે? બહુ ઇન્ડિપેન્ડન્ટ છે, કોઈનું સાંભળેવો નથી. આવ્યો તો ને મોક્ષ પછી માણસ નિર્વાણ માં જાય. મોક્ષ પછી થી નિર્વાણ માં જાય. ના, નિર્વાણ એટલે જ મોક્ષ. નિર્વાણ થાય એટલે મોક્ષ. નિર્વાણ એટલે આ બધી જે આવરણ થઈ બધું ઉભું થઈ એ બધી બંધ થઈ. હવે એ નિષ્ક્રિય થઈ જાય આત્મા. એ આત્મા નિષ્ક્રિય ખાલી જ્ઞાતા દ્રષ્ટા જ બને મોક્ષ માં. નિષ્ક્રિય એટલે એ ક્રિયા થયેલી જ હોય છે, પણ તે એ ક્રિયા જુદી જતી હોય છે. જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયા હોય છે. શું હોય છે? જ્ઞાન ક્રિયા દર્શન. એટલે નિષ્ક્રિય તેને આધારે કે આ મશીનરી મિકેનિકલ કામ થી છૂટો થઈ જશે. બરોબર છે. મિકેનિકલ વર્ક થી પછી ચેતન વર્ક થી ચાલુ છે. એટલે જ્ઞાન ક્રિયા દર્શન ક્રિયા ચાલુ છે. હવે કેટલે સુધી ચાલે? કાયમ એ ચાલે જ કરે. કાયમ ચાલે. પરમાનંદ મારે પોતાના સ્વભાવમાં છે. વસ્તુ પોતાના સ્વભાવમાં રહે ને એ પરમાનંદ છે. અને આ વિભાવમાં એટલે વિશેષ ભાવમાં બીજામાં સુખ નથી તો કલ્પના કરીને સુખ પ્રાપ્ત કરે છે. એમાં સુખ છે નહીં. કલ્પના કરે છે કે જલેબી સારી છે તો એને સારી લાગે, ખરાબ છે કે તો ખરાબ લાગે. ભૂખ્યો માણસ બહુ ભૂખ્યો હોય પણ એને જલેબી ના ભાવતી હોય તો જલેબી રાખેલા હોય નહીં. મોક્ષમાં દાદા એક હાથમાં બીજા હાથમાં ને કોન્ટેક્ટ કરા, જેમ આપડે આવી રીતે વાત કરી. લેવાય નહીં, લેવાય કશું જ નહીં, ખાલી જોયા જ કરવાનું ને જાણ્યા કરવાનું, કશું છે જ નહીં. વાત કરો. હા, અહીંયા કશું લેવા દેવા નથી. બરાબર છે. અહીં તો આ બહાર ના આવરણ નું છે. બંધ બરોબર છે. આત્મા કશું લેવા દેવા નથી. આવરણ ને તે મગડ કેટલી આ લોહ સિમ્બલ છે ને એ લોખંડ ની ટોકરી હોય તો જ ઊંચા નીચે થાય. બરોબર છે. ખબર ને? એમ તો અમારી હોય ના થાય. શું કહા? મૂળ જુદા છે બંને ના. એટલે પોતાના જેવા પરમાણુ હોય ને તો જ ખ્યાતે. એટલે અહીંયા આગળ સ્ત્રી પુરુષો બધા એ પોતાના હિસાબના જ પરમાણુ ખ્યાતે, બાકી હિસાબ વગર પરમાણુ અડે નહીં. બહુ બહુ વિજ્ઞાન છે. આ તો બહુ મોટું વિજ્ઞાન છે, એનો એન્ડ જ ના આવે. પરમ જ્યોતિ સ્વરૂપ દક્ષિણ ક્રિયા જ્ઞાન ક્રિયા સહિત દાદા તમારો દેહ જયારે અહિયાંથી છૂટે આ ભરત ક્ષેત્ર માંથી તમારે જવાનું ક્યાં? મહાવિદેહ ક્ષેત્ર માં? એવું બધાને માટે નહીં, પણ ખાસ કરીને આ જ્ઞાન થી કેટલાક માણસો ભરત ક્ષેત્રમાં મહાવીર્ય ક્ષેત્રમાં જશે. કેટલાક કાચા ભાઈ જતા અહીંયા પણ આવે પછી જાય ટીકા લેતા થાય. પણ ઊંચી ઊંચી ગીતા આગળ જ્યાં સિમંદર સ્વામી ની વાત કેટલી કરો વચ્ચે છે ત્યાં જઈને રહેશે. પછી મહાવીર ક્ષેત્ર માં જઈને પછી અમારું એવું છે ને કે આ બધા મહાત્મા વહેલા મુક્ત થાય, પણ અમારો મોક્ષ તો વાર લાગે. બરોબર. અમારો મોક્ષ જ થયેલો હોય ને. બીજું પૂછવાનું, તમે મહાવિદેહ ક્ષેત્ર માં જાઓ પાછો દેહ ધારણ કરવો પડે? જોડે જોડે જ હોય ને, જોડે જોડે જ શાંતિ રહે છે, સારી કે એવું લાગે છે ને? આ વિજ્ઞાન છે, ધર્મ નો ધર્મ તો હા મસ્તી થાય, મન થોડી વાર મસ્તી માં પછી પછી ઉડી જાય મસ્તી. તો દાદા હજી માઇન્ડ પેલા માં બહુ છે, આમાં બહુ છે, હજુ મન આમાં બહુ છે એમ કે, પૈસા માં બહુ ચીજ છે એમ કે, હોય ને એવું છે ને? એ રાજેન્દ્ર છે ને, તમે તમે છે કે રાજેન્દ્ર? રાજેન્દ્ર રાજેન્દ્ર એનો હિસાબ ભોગવે છે. શું કહે? છૂટતો નથી ને, છૂટતો નથી, છૂટતું નથી કે છે. આત્મા મોક્ષ માં જાય અને પછી જ્ઞાતા દ્રષ્ટા બને, પછી એમાં આગળ વધ્યા કરે ખરો? પછી આગળ વધુ ક્યાં થયું? બધું સ્થિર સ્થિતિ થઈ ગઈ. એ જે પરમાત્મા જીવન, બસ જે આપડે ખોરીએ છીએ અનંત અવતાર, શું ખોરીએ? સુખ સુખ પણ આવું આ સુખ આવે, દુઃખ આવે એ ગમતો નથી. તકે સનાતન સુખ જોયે, સનાતન સુખ એ બધા સ્વભાવ. કારણ કે બીજા ક્વેશ્ચન શું થાય કે જો નાતા દ્રષ્ટા બને તો મને ક્વેશ્ચન શું હતો કે પાછો અવ્યવહાર માં આવે ખરો? ના, કોઈ નામ દેનાર નહીં. હું કયા પ્રિન્સિપલ થી પૂછું છું કે બધું રિસાયકલ થાય? એક જ છોકરી ને એક બાબો આપવાનું છે, એને એને જ્ઞાન આપી દઈશ. એટલે મને કહ્યું છે ચાલો રાગે પાડ્યા પછી જવા દઉં, એને રિપેર કરી રાગે પાડેલી ભાઈ કેટલાક પાંચ બદલવા જોઈએ, બદલી નાખીને પછી પૂછ્યું. બધા મારા વગર મારા વાઈફ ને રડાવે એવો છે, એની મમ્મી ને એવા રડાવે, મમ્મી શું રડાવે મમ્મી ને? મમ્મી એના દાવ ની હોય તારે તો એકદમ હરમ શું કહેવાય. દાદા પણ માનું દિલ તો દુઃખ થાય ને, છોકરા એવું કરે તો અમને તો દુઃખ થાય. પૂછી તો હસી દે, દાવ ની માને તો દુઃખ થાય ને છોકરા એવું કરે તો છોકરા ને એટલા સારું મોટા કર્યા કે છે. આપડા લોકો એના માટે કહેવત પાડેલી કે માથા પ્રમાણે આગળ છે, આ પ્રમાણે કેમ મોટું થાય? માથું મોટું હતું એટલે બધું હિસાબ છે બધા. હજી દાદા થોડી બેટરી ચાર્જ કરવાની જરૂર છે, ત્યાં બેટરી ચાર્જ કરવાની જરૂર છે. બેટરી ચાર્જ કરવાની જરૂર છે. તરુબેન ને, તરુબેન ને એવું ના સમજી. બેટરી ચાર્જ કરી દાદા ચાર્જ કરી એટલે મને ના સમજ પડી. તરુબેન કે દાદા એ તો ખાલી લૌકિક માં બોલી, એ લૌકિક માં બોલે. મળે છે કોઈ દાડો કે મળે ને? જ્ઞાન આપી દે ને, સમજી ગયા બધું વ્યવસ્થિત છે. પછી ધુમાળા બધા ભાઈઓ વધારે લાગે ને, વધારે વધુ પડતા ધુમાળા લાગે. સુવાળ પણ પ્રદર્શિત થાય છે. મહેન્દ્ર વધારે, મહેન્દ્ર વધારે, મહેન્દ્ર વધારે કઉ છું ભક્તિ માં. એના માટે કઠણ બહુ ઉપર, કઠણ બહુ બોલવા કરવાનું, બધું જાડું બોલે. દેવીબેન પૂછતા મને કે પાદરી નામે અમારા પિતરી છે એવું બોલતા. જાડું બધા આપડે તો જાડું, કેટલા કેટલા લોકો જાડું બોલે. આવું એ સભા માંથી જાય નઈ ને, અમુક માણસ ને સમજવા જેવા માણસ ને કે છે ના કેમ બેસવા દો, કે છે શું કહ્યું અમારા દાદા જ કે છે આ મુંબઈ માં ના બોલાય. આપડે બહુ મોટો સંઘ મોટો, મેળે ના ખાય ને એવું ના કરે તો ના, પણ એમ નહી કદી કઈ મેળ થાય છે એવું હતું. પૂરતું લેવલ કપાઈ જાય અને મેળ થાય કરે પછી લોકો કંટાળી ને લેવલ કપાઈ જાય. આપણું લેવલ લેવલ માં હોવું જોઈએ. શું કહ્યું? વિવેક માં હોવું જોઈએ. આપડે સ્વર્ગ ના પાટીદારો પૈસા ની ઝેરી માંગીએ, આપડે લેવલ ના પૈસા માંગીએ. એટલે જોન જાય નહી જલ્દી, એ જાય નહી સ્વભાવ. એકાદ એવું પણ હોય ને ચાલ્યા કરે. તમે જ કહ્યું છે ને કે આત્મા માટે આગ્રહ રાખવો એટલે આગ્રહ રાખે. તમે જ કહ્યું છે કે આત્મા માટે આગ્રહ રાખવો એટલે આગ્રહ રાખે છે. ના પણ આવો નહી જો મને કે હું આવું ને ત્યાં ગાડી તમે બેઠો ને તો કે ચાલે જવું અંદર સીધા. એવું કે એવું કે ના પણ એવું એવું કરવાથી લાભ થાય છે લોકો, તાત્કાલિક લાભ થાય પણ લોક ન જ કરે કે આ માણસ ઉતર છે. એટલે દેખાતી લાભ કરાય અંદર નુકસાન થાય છે. વિનય એટલે વિનય અને ત્યાં આપણે તો મુખ્ય શું છે નથી કાયદો લો લો લો, કોઈ જાતનો કાયદો જ નહીં. કયો કાયદો તો નો લો લો, પણ તેનો અર્થ આપણે તો મુખ્ય વસ્તુ પરમ વિનય છે. આપણે એમને ત્યાં પગલા કરવા બધું લોકોએ કહેલી ને કે આજે કહેલી હોય પંચાસી સાથી મંજૂર થાય. અને આ તો તરત જ તમે કહો છો એવું કે કેશ બેંક છે બધા કેશ જ માંગે. અને મને પૂછી લીધું મેં ભાઈ આ આવીશ કરી, એટલે પછી એમ નક્કી થઈ ગયું હું આવીશ એવું કહ્યું. સત્યનારાયણ છે કિંમત ચાલુ છે મહીર સ્ટીમર ચાલુ છે, ચાલુ છે, ઉભી નથી રહી. તમને સુરત સ્ટેશને જયારે એ થયું વિઝન, કેવું વિઝન હતું એ આપ જરી વર્ણવી શકો તો સારું. સુરત સ્ટેશને જે દર્શન માં આવ્યું એ બધા દર્શન નું વર્ણન કરો ને, શું દેખાયું તમને? એ તો જાણે કે શબ્દ ના હોય, વાત કે હોય નઈ વાસ્તવ્ય પણ હું કોણ છું, આ બધા કોણ છે, તેના આધાર ચાલે છે, કોણ ચલાવે છે, ભગવાન શું છે, દેવ લોકો શું છે, એ બધું વાત સમજી ગઈ. નર્ક લોકો શું છે બરોબર, આ બધી વાત સમજાઈ ગઈ. જે શબ્દમાં હતી તે અને જે વક્તવ્ય હતી તે બધી સમજાઈ ગઈ. આ વક્તવ્ય એ બધું તે મારા જ્ઞાનમાં તમે જયારે એ દીકરા પર જશે ત્યારે તમને દેખાશે. બરોબર છે, એવી વસ્તુ છે આ. બાકી ફૂલ પધલ પોતાના હાથમાં લગામ હાથમાં આવી ગઈ. બરોબર છે, લગામ પોતાના હાથમાં આવી ગઈ એટલે પોતાને એમ લાગ્યું કે લગામ મારા હાથમાં. ભગવાન નું પ્રતિનિધિત્વ મળ્યું આપણને, લગામ હાથમાં છે ત્યાં સુધી પ્રતિનિધિત્વ, અને લગામ પણ છૂટી જાય છે ત્યારે ભગવાન. આજે ફોટાઓમાં ભગવાન ના ચહેરાની પાછળ જે પ્રકાશ દેખાડે એનું કઈ તથ્ય ખરું? દરેક ફોટા ની પાછળ જે પ્રકાશ પેલું લેશિયા હોય છે, દરેક ને ફોયા છે. હા, તો અમારે આ આંખે દેખાય નહી, બાકી હોય જ. એ છ પ્રકાર નો પ્રકાશ હોય છે. એક તો કૃષ્ણ નીલ એટલે કાળો, કેટલાક એવો પ્રકાશ કાળો હોય, આમ ગોરો માણસ હોય પણ પ્રકાશ કાળો હોય. બરોબર છે, એ આપણને ખબર ના પડે, દેખાય નહી. એ અમુક જ માણસો જ્ઞાનીઓ પણ ભાગભાવ નજીક નજીક થાય ત્યારે દેખાવાનું શરૂ થાય. એ પછી લીલા રંગ નો હોય, પછી ભૂરો ભૂરો ને લાલ બધું ભેગું હોય, પછી પીળા રંગ નો હોય, પછી સફેદ અને પીળું બધું ભેગું હોય તેવું, અને પછી એકદમ સફેદ ન હોય. એકદમ સફેદ હોય એ છેલ્લી ઊંચી દશા. બરોબર છે, કોઈ માણસ ખરાબ કામ કરે પછી આપણે એને જોઈએ મોડું, તો આપણે કહીએ છીએ ને મોડું કાળું ચંદ પડી ગયું. બરોબર છે, એ કાળી લેશિયા દેખાય આપણને. એટલે દરેક ને હોય, દરેક જીવ માત્ર ને હોય, હિંસક જાનવર હોય ને તેને પણ હોય. એશિયા દેખીને જ પેલો મરી જાય પેલો. બધું સત્યદાન છે કે આજે ક્યાં ક્યાં સત્યદાન સત્સંગ છે આજે? દાદા અહિયાં જ છે, સાંજે થોડા આજુબાજુ વાળા ને સત્સંગ માટે ખાલી બોલાવ્યા છે, બોલાવ્યા છે, અને જમવાનું રાખ્યું છે બધાને. ખાલી બોલાવ્યા છે? હા, નવમ ધંધામાં બધા ક્લીન અપ કરો. બીજું થયું શું વાત મળીને અઠ્યાવીસ બીજી તરફ તમારે ઉજવણી કરવાની છઠ્ઠી તારીખે તો દાદા બુદ્ધ ભગવાન હતા, બુદ્ધ ભગવાન એ મોક્ષે ગયા નહી ગયેલા? કેમ નહી ગયેલા? કેમ નહી ગયેલા? કેમ એ ના ગયા મોક્ષે? જ્ઞાન થયું નથી એમને, છેલ્લું બુદ્ધિ ધન્ય જ્ઞાન થયું, બુદ્ધ થયા એ. બુદ્ધિ નું જ્ઞાન સંપૂર્ણ થયું. શું કે છે? હવે જ્ઞાન હવે થવાનું થયું. આટલા બધા માણસો દુનિયામાં એમને ફોલો કરે છે બુદ્ધિઝમ પર, એના પુણ્ય એમને અડે નહીં? બુદ્ધ ભગવાન ના આટલા બધા ફોલોઅર્સ અત્યારે એમને માને છે, તો આ બધાનું પુણ્ય એમને ના મળે? ફોલોઅર્સ તો જે ધર્મ જેટલો જેટલો ડાઉન હોય ને એટલા ફોલોઅર્સ વધારે હોય. ફોલોઅર્સ ઉપર માપ ના કરાય ધર્મ. બરોબર છે. મુસ્લિમ માં લગભગ પોણા બધું વધારે. સૌથી ઊંચામાં ઊંચી વસ્તુ દાનદાર બહુ 5-5, 50, 100, 200, 500, 1000, 2000 બધા આખી દુનિયામાં. એ તો દાનદાર હોય જ ને. અત્યારે એમનો દેહ ખરો બુદ્ધ ભગવાન નો? બુદ્ધ ભગવાન સદેહ છે અત્યારે. અત્યારે સદેહ છે બુદ્ધ ભગવાન? હા ખરા ને. બીજું ક્યાં થવા? મોક્ષ ના થાય તો હજી સદેહ હોય, પછી દેવગતિ માં હોય ગમે તે ગતિ. મારે એક ક્વેશ્ચન પૂછો તો કે દેવગતિ માં ફરક શું? દેવગતિ માં એટલે કે આ ભરત ક્ષેત્ર માં જ? દેવગતિ માં તમે કહો છો ને જાય, દેવગતિ એટલે ભરત ક્ષેત્ર માં જ રહે? ના, દેવગતિ ઉપર આવી બધી. એટલે કયા ક્ષેત્ર માં આવી? મહાવિદેહ ત્યાં કશું કરવાનું ના, ત્યાં તો વિચાર કરવાનો કે આ પ્રમાણે 1,00,000 એકર માં બગીચો થઈ જાવ અને બગીચો આવો થાવ, ફુવારા આવા થાવ, મકાન આવો થઈ જાવ. એક સંકલ્પ કરતા રહ્યા તો તૈયાર. પણ એમાં એ તો બધું મટીરિયલ થયું ને, એ બધું મટીરિયલ રસ્તે શક્તિ જતી રહે ને. દેવગતિ એટલે મટીરિયલ જગત. હા, દેવગતિ નરગતિ આ બધું મટીરિયલ જગત. એ પુણ્ય થી મોક્ષ ના મળે ને એવું દાદા? એ પુણ્ય થી એ ફુવારા ના માગે ને મોક્ષ માગે તો ના મળે? ના, મોક્ષ માં ના કામ માં લાગે. દાદા ના ડોલર છે, દાદા ની છાપ વાળા ડોલર છે. છપાવીએ મિન્ટ માં દાદા. અમારી પાસે તો છે ને, મારી પાસે તો છે ને આ ડોલર, અમેરિકન ડોલર ના થાય. બીજું દાદા, આ સવાર ના આપણે સવન કરીએ, મિત્રા શાસન અને નિષ્પક્ષપાતી શાસન દેવદેવીઓ, એમાં ફરક શું? મિત્રા શાસન દેવદેવીઓ અને નિષ્પક્ષપાતી શાસન દેવીઓ માં ફરક શું? નિષ્પક્ષપાતી એટલે બધા ધર્મ ના પક્ષપાત ના હોય, અને વિતરાગ ધર્મ ના એટલે શું? તીર્થંકરો જે થઈ ગયા, જે દ્વારી તીર્થંકરો છે એમના ફોલોઅર્સ, શાસન એમને જે શાસન શાસન કર્યું તેને, એમાં જે શાસન ને પાડનારે બધાને રક્ષા કરવા. તમે દેવદેવીઓ કહો છો દાદા, એ દેવદેવીઓ એટલે અત્યારે લોકો દેવગતિ માં રહે છે? આજે નિષ્પક્ષપાતી શાસન દેવદેવીઓ આપડે કહીએ છે, અત્યારે લોકો દેવગતિ માં રહે છે? હા, દેવગતિ. તો આપડે એમને નમસ્કાર શા માટે કરવાના? એવું કાયદો નથી કે કરવા જેવું કાયદો ના કાયદો નહીં પણ આમ સમજવા માટે આપણે દરરોજ બોલીએ તો એનો લાભ શું આપણને એવું છે કોઈ કોઈ સંગ્રહાલય જોવા બેઠા અંદર સંગ્રહાલય જોવા બેઠા બરોબર અને આપણે સભા હોય કઈ ચીજ નડી બેસીએ તો બેઠા હોય રાહતો નરા તેનો આમ જે જે કરીએ કલાક ના કરે બરોબર છે અને આપડે ઘર માં પહોંચવું હોય તો મદદ કરે ને દાદા આપડે પોલસનગીરી ના કહેવાય આપડે કહીએ ને સામાન્ય ભાષા મસ્કો ચોપડ્યો એ ના કહેવાય ના મસ્કા જેવી વસ્તુ હોય ને મસ્કા વેપારી બજાર માં તો વેપારી બજાર જ નહીં ના એટલે મારું કહેવાનું શું કે આપડે ખુશામત કરીએ એવું ના થાય આપડે ખુશામત કરીએ એવું ના થાય એ લોકોની ખુશામત તો દરેક હોય એટલે આમાં ખરાબ નથી ને એ મારું પૂછવાનું છે ખુશામત હું કહું છું કારણ કે ભાઈ તમને ખબર છે પેટર્ન રોજ માં પૂછ્યું હતું તમે જયારે પેલા ચોકસી ને સાહેબ કહ્યું શેઠ કહ્યું ત્યારે મારો પૂછવાનો મતલબ એટલો જ હતો કે આપણે શેઠ કહું તમે એક્સપ્લેનેશન આપ્યું હતું પણ એમાં કશું ખરાબ નથી ને એમાં કોઈને આપણે સાહેબ કહીએ શેઠ કહીએ આપણે દ્વાર ખરાબ હોય ત્યાં ખરાબ આપડી દ્વાર નથી ખરાબ ચોરવાની છેતરવાની હોય બરોબર તો ખરાબ નહીં તો હું બધા મોટા સાહેબ કહું છું બધાને મને ભાઈએ કહ્યું તમે તમારા સેટ કહેવાની શું જરૂર ભાઈ મને નામ ના આવડતો શું કહું એને વાણી હોય તે જ કહું પટેલ હોય તો આવો પટેલ તમે ભાઈ કહી શકો ને શેઠ શું કામ કહેવાની જરૂર હે શેઠ શું કામ કહેવાની જરૂર ભાઈ કહેવાય શેઠ કહેવાની શું જરૂર ભાઈ કહેવાય ભાઈ ના ભાઈ કહેવાય તો યાદી ના લાગે પણ ભાઈ કહેવાનું એમને સારું ના લાગે પોતાને પણ હું પટેલ કહું કે આવો પટેલ એટલે આવો તે મારે નોનો હોય તો શેર કહું વાણી હોય એટલે એને કોઈને એમને એમને બોલાવું જો નામ યાદ રહી જાય અને કઈ રીતે કહું છું ને અનિલ અનિલ કહું છું ને એમના યાદ રહી ગયું તે પહેલે દાડથી કોઈને 30 આવ ભાઈ કહું કોઈ 50 આઈ કહું શું કહ્યું અમારે બધા પ્રેમ જ વસ્તુ હોય ને અમારે બીજું કશું હોય નહીં એના પ્રેમ ને ઋણા બંધ ઉપર બોલી જાય અમારે કેટલાક ને કહીએ ને 50-60 ની 55 તું ક્યાં ગઈ હતી દાદા એ સહજ ભાવ નીકળે ને સહજ ભાવ પ્રેમ પ્રેમ પંખો બંધ થઈ ગયો છે સાથે થોડો સત્સંગ થયો તો જ્ઞાન મળ્યા પછી નો બધો ભાવ કે માલ નીકાળી હોય તો તે રીતે પુણ્યો પણ નીકાળી જ હોય ને આ જ્ઞાન દાદાજી નું જ્ઞાન લીધા પછી ખરાબો વિચાર આવે સારા વિચાર આવે પુણ્ય ના કામો થાય ગમે તે કામ થાય બધું નીકાળી જ હોય ને એમ તેનો ભોગવટો તો રહ્યો જ ને એમ તેવો એક કે બે અવતાર જે કરવાના બાકી હોય મોક્ષે જતા પહેલા ના તો તે ભોગવટા રૂપે આવે તો ખરું જ ને એમ આવે ના એટલે એ શું બને એમ કે નીકળી એટલે તો પછી ભોગવવાનું રહે જ નહીં ને એમ આજ્ઞા પર અમારા જે શબ્દો છે ને પાંચ આજ્ઞા પાળા છે એનાથી પૂર્ણ બંધાય છે, ફરી હિસાબ બંધાય છે. અને તે ભગવટ હશે એનું જબરદસ્ત પુણ્ય બંધાય છે. પુણ્યમાં તો એ બંગલો તૈયાર હોય ને ત્યાર પછી જન્મ થાય. શું કહે, ગાડીઓ બાડીઓ લાયા પછી આવી ગયા ગાડીઓ, બધું તૈયારી હોય ત્યાં જન્મ થાય. રાજા ના છોકરા કઈ પૂછવું પડે ને પુણ્ય નહી, બધું તૈયાર હોય ને તો એ વૈભવ થી બી આત્મા નો કલ્યાણ થાય. આગળ પુણ્યમાં ફસાઈ જાય એવું પુણ્ય નહી. આ પુણ્ય તો પુણ્ય બધી પૂરું થાય. મોક્ષ ના હેતુ ભૂત અમારું હેતુ પણ હટાય અને પુણ્ય પણ થાય. રાજા તો અનંત અવતાર જન્મ્યા, તો પણ રાજવાળા તો શું કેલું, રાજેશ્રી અંદર કેશ્રી એવું કેવું થાય. રેખો રાજા થયેલો નખમાં જવું પડે, ખોટો કર્મ થાય જ એનાથી. બીજી ની તો રિચનેસ મળે છે પાછો રાજા માંથી. દાદા બીજો પ્રશ્ન એ પૂછવાનો, તમે કહ્યું ને કે પુણ્ય બંધાય તો બંગલા ને બધું રેડી હોય, તમારો જન્મ કેમ આવા એવા ફેમિલીમાં ના થયો? તમે કહ્યું ને કે પુણ્ય એવું હોય કે જન્મ એવી જગ્યાએ થાય કે બંગલા બધું તૈયાર જ હોય, તો કે આપનો જન્મ એવી જગ્યાએ કેમ ના થયો? એ જગ્યાએ થયો હોય તો મન ભેગા ના થાય. કેમ દાદા ના થાય? દુઃખ ના કુંડારામાં પડી ને પછી દુઃખ ના કુંડારામાં જ પડ્યા હોય, પછી આવવાનો વખત જ ના હોય ને. તમારી માટે કે છે દાદા, તમે એવામાં કેમ ના જન્મ્યા? વૈભવમાં બધા વૈભવ જોઈને જ આવેલો, મને તો વૈભવ ગમતો જ નહીં. જયારે વૈભવ ની ચીજ આવે ને મને ગમતી જ નથી. બરોબર છે, પોતાની ઈચ્છા. તેથી મેં કહ્યું મારું બહુ નહીં થવું કહ્યું. લોકો કારકુન થવા ખુશી હતા અને હું મારતી બહુ નહીં. બ્રધર ફાધરે નક્કી કર્યું, કોન્ટ્રાક્ટ નો ધંધો એટલે વિરાજ મોકલીએ કે પાસ થઈ જાય મેટ્રિક પાસ. એટલે એ બે જણ નક્કી કરતા સમજી ગયો, મેં બે જણ નક્કી કર્યું મને વિરાજ મોકલવાનું મેટ્રિકમાં પાસ થયો. એટલે એટલે આપણો પિત્ર એક ચુબા હતા વડોદરામાં, જેઠાજી નાળી કહ્યું. એટલે અમે એ સુભા હતા એ અમને અમારા ફાધર ના ભત્રીજા થાય. એટલે એના રીતે મારો છોકરો પણ સુભા થાય નઈ તો પહોંચાટ આવે પોતાને કે મારો છોકરો. અને ભાઈના પણ એમ થયું મારો નાનો ભાઈ શું બહુ છે, પણ મારે પણ સર્ચ બહુ મને મને ચડકાવ એનું મારું શું થાય? ત્યાંથી જ મને ઉપાડી છૂટી છે. આ આપણે થવું નથી, આ લોકો બકરો વધેરવા ફરે છે એવું સમજી. મારું શું થાય પછી અંદુઓ ટેડકાવાથી? એટલે મેટ્રિકમાં ફેલ થયો. આપ નાના રહ્યા હોય તો કોઈનું કોઈ તરકાવે ને? આપણે આપ નાના સમયમાં નાના હોય ને એટલે કોઈને કોઈ તરકાવે તો ખરું જ ને? એમ હા તડકા પડે તો ઘરવા તડકા તો નહોતો ને, કારણ કે એ લોકો આપણા માટે મહેનત કરે છે. માથે ઉપરી તો ના જઈએ, કાયમ ઉપરી ના જઈએ, ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. શું કહ્યું? બરોબર છે. અને શુભો બુભો માર ના જઈએ. મારે શું લેવા શુભો માટે ટીકાવે? એ તંખ્યા ના પગાર હાલ જવું તેરી, મારે તંખ્યા ના પગાર નહીં જોઈએ. તો બરોબર છે. દાદા બીજું એક પૂછવાનું, આ દુનિયામાં જેમ જેમ આવા માણસો એમ કોઈની પાસે મિલકત તો હતી નહીં, ગમે તે રીતે ઉભી થઈ જાય છે કે આ મારું આ મારું આ મારું, એ એક રૌદ્ર સ્વભાવ જ છે ને. આ દુનિયામાં આપણે આવ્યા, દરેક માણસ પોતાનું ભાગ્ય લઈને આવે અને મિલકત એકઠી થાય, આ મારું આ મારું મારું, તો એ રૌદ્ર સ્વભાવ જ થઈ ગયો ને. એમ એ રૌદ્ર જ થઈ ગયો ને, રૌદ્ર રૌદ્ર ધ્યાન આપણે ડ્રામેટિક બોલવા માંડો નથી, પણ આપણે